ત્યાં વિતરાગ નહી, વિતરાગ નો ધર્મ છે ત્યાં કસાય. આ નિયમ વિતરાગ ધર્મ કસાય તો ન હોવા દે. આ હિન્દુસ્તાન છે બહાર બધા ફોરી બધા દેશો છે એ બધા વિષય આત્મા કહેવાય. વિષય આત્મા એ કસાય આત્મા ના કહેવાય. આ હિન્દુસ્તાન માં કસાય આત્મા કસાય કેવી રીતે કોની પરિમાણ સિલેક્ટ વધારે હોય એ જેમ જેમ આ હિન્દુસ્તાન માં બુદ્ધિ જેની જેની વધતી વસ્તી વસ્તી વધેલી હોય જેમ વધારે બુદ્ધિ એમ વધારે કસાય. અમારે એમને દાદા એવું છે કે બહુ જંગલ માં બહુ ફર્યા અહીં આયા પછી બે એક વસ્તુ મળી ગઈ એટલે હવે કઈક ના આવી જ જોઈએ છે. મળી ગયું પણ જો એ બધા થઈને મને અત્યાર સુધી માં 15 કે 20 કલાક મને ભેગા થયા છે કે 30 કલાક 40 કલાક ભેગા છે પણ જો 300 કલાક મને ભેગા થાય છે સ્થિતિ થાય. જો 40 કલાક માં આ સ્થિતિ છે મંગળ રાત્રી 40 કલાક મને ભેગા થવામાં આ સ્થિતિ છે તો 300 કલાક તમારે ભેગા થાવ તો શું સ્થિતિ થાય. બધા ભેગા થવાનું બાકી રહે બીજું પછી અમારે તો જ્ઞાન છે જ જોઈએ છે. આત્માની અનુભૂતિ કરવામાં આત્મા આવો છે. આત્મા આવો છે એટલે આપણે પ્રકાશ લો અને અમારા આત્માને પણ જગાડ્યો છે. જો અમારો આત્મા જાગે તો એટલો અમારો પ્રકાશ થયો એ પ્રકાશ બેન પૂછે છે વિષય આત્મા અને કસાય આત્મા નો ભેદ સમજાવો. વિષય આત્મા ને કસાય આત્મા વિષય આત્મા હોય ને ત્યારે એવું ના મનમાં મારા વિષય આત્મા પાંચ વિષય ની જ પડેલી હોય. પાંચ ને સારું દેખાયું તો ફોટા લઈ લેશે ને એ એક જગ્યાએ અમેરિકા નો ફોટા લેતા હતા તે શું હતું કે એક ડુંગર હતો તે આમ ડુંગર તેને એક એક પથરો આમ 8 ફૂટ લાંબો આમ લટકી રહેલો એક જ પથરો કે મને બહુ નહીં બહુ એ લાગ્યું તો આમ થઈને આમ થઈને આમ કરે કરે ત્યારે તું ઇન્ડિયન હોય તો લે ના અમો શું લેવાનું એમ નામ કચાય અને આપડા લોકો એ હોભરતી વખતે છે તો આ દુકાન માં મન હોય પેલા ઉપર એ વિષય એમ ના કરે એટલે હા બહાર નીકળ્યો ને તો એક 50 અમેરિકન તે એરપોર્ટ માં તો એની વાઈફ ને હાથ ગાલ ગાલ કરી દેતો હોય. મારે હું હા ગયો કરે હાથ ગાલ પચા વચ્ચે એનો પતિ એનો પતિ છે અને આ ના કરે. આ બી આ તો કસાયેલું કસાયેલું શું સમજી જાય. મારી કિંમત શું રહેશે એને કિંમત અંગાવી નથી વિચાર. આ કસાય બધા નિરંતર કસાય માં ભયંકર દુઃખ વેદે. ત્યાર પછી કરોડો અવતાર થયા એમના આ દશામાંથી કરોડો અવતાર થયા પછી તમે તમારા જેવા દશા આવે મોકલી નથી ગયા તમે. ત્યાર પછી તમારી ઈચ્છા થાય છે એ તો બાળકો છે. બોલો બાળક ને કસાય વધારે હોય મોટી મને બોલો બોલો મોટી અને બાળક તો એના વિષય માં પડેલું હોય ને એ બાળકો જ છે બિચારા. આખા ભાઈ ને બધા બાળકો આ તો હાથ પેઢી સુધી ના રોગ ભાયા લોક કેવું મારા છોકરા ને ગયા છોકરા ને ગયા છોકરા ને અને પછી ચોખ્ખું કરીને પછી જાય. અને તે પછી છોકરા પાસે જેના જે છોકરા માટે બંગલા બધા એ છોકરા નરે લીયા છે ખાલી પાણી બનાવી દે છે. બાકી મહાદેવ પાસે ચાર ખાલી કાકા ને વરાઈ જાય અને આવીને ઘેર બીજી જ નાખે દેવું થાય. ચાલો કઈ મરી જાય એ મરી જાય કે લોકો મરી જવાનું. ઘણું આપ્યું આવે પણ પેલા બી યોજના કરી શકે ને. હજુ સાયન્સ એમના સાયન્સ છોકરા ના ધારા થયા હજી બે ના રહ્યા ને અને ચાર થોડીઓ પહેણાવાની હતી તે સાઈડ પહેણાવી પેલી તેર વાગી હતી તીર પહેણાવે છે. અને પછી ખાટલો આવ્યો સ્ટેશન પલંગમાં પેલી તૈયારી થવા પડી ની ત્યાં છોકરાએ કહ્યું નૌકા મંત્રી કાકા બોલો કે છે અને તમે આવે બધા અહીં ઉપાધી છોડી દો કે છે. છોકરા ભૂલ કરી છોકરા સમજી ગયા બાપા વાઠે એવા નથી છોડી મોકલી છે પહેલા થોડું છોકરા સમજી ગયા છોડી માં જીવ છે. આ પહેણા રહી ગઈ પહેણા જવાન પહેણા રહી ગઈ ત્યારે છોકરા છોડી દે કે જાઉ પપ્પાજી કહે કે તમે નૌકા મંત્ર બોલો છોડી ગયા કે બાળક છે ને બાળક હા કઈ બધી પોતે બંને છો એક કરો પોતે મરું છું ત્યારે હજુ તો ઉતારમાં બધા ઘણા એ સુધી જાય પોતરો ભર્યો નથી આગળ આગળ આ પોતે પોતે પ્રોજેક્ટ કરેલો પોતે પોતે સમજે કે આ આવું કરવા જેવું નહીં પણ છતાં થઈ જાય શું થાય કયો પ્રોજેક્ટ કરે પોતે જાણે કરો તો આ ખોટું થઈ રહ્યું છે તે જ જાણે પ્રોજેક્ટ કરેલો જાય કે આવે પ્રોજેક્ટ તો પૂરો કરવો પડે એટલે પેલા પ્રોજેક્શન કરશો નહીં એવું મારી કે છે. ખાધ્યો પીધો પ્રોજેક્શન કરશો નહીં. બાબુ રાબુ શું કાઢવાનું તમે કેમ લાગે પાછા બહાર નીકળેલા પણ કે આ તો બધું મારા મકાન તમે જોયા મારું ઓફિસ બિલ્ડિંગ જોવા જરાક એક બે મિનિટ આવો ને. મકાન ત્યાં દેખાય મારા પગે છે એવું મોડી કહેવાય નહીં આપડે. પછી હું કઉ છે દાદા જોડે લઈ જવા માટે મારી પાસે રસ્તો છે કરી આપી ના લઈ જાય પહોંચ્યો બંને પણ દોડતો માં એવું કર્યા કરે છે ઇંગ્લેન્ડ માં ભર્યા હોય નહીં ભર્યું તો મારે બીજી કિંમત કરશે. રાત નવો પડ્યો રાત ગમતી આવ્યો અમેરિકા નો ક્યાંય કરે તમારે તો આવે એ ક્યાંય કરે. તમે કાગળ દાદા આજ રાત્રે બે કલાક આવ્યા હતા રાત્રે વાળી બધું કઈ ગયા પછી શું વાંધો દાદા આ કઈ એવું છે કે સુરત સ્ટેશન પર બધા લઈ જઈએ પડી જાય. એ તો બધા આપડે બહુ બિન સિગ્નલ કરે છે આપી દીધો કે અમને ભેટો થયો અમારી પાસે આવ્યો એટલે તારી પાત્રતા છે એ તો ભેગો ના થાય. ભેગો થયો એ જેને પાંચરા થવું હોય તેને ટ્રાય થઈ શકાય. મને મારી અનંત અવતાર સુધી મેં માર થઈ ગઈ મને ખબર પહોંચ્યો કર્યો તેમના પહોંચ્યો થયો તારા દશા થઈ આજકાલ નું કામ ચાલે ખરું ના ચાલે ને. એક મહારાજ હતા તે પ્રતિષ્ઠા લાવ્યો અને મને માસ અત્યારે બોલાવ્યો કે આપ જરા આવો તો સારું અમારે દર્શન કરવા છે. તેથી કહેલા તો અમારે તો મારે પાટી બધે છે મારે તો માસ અત્યારે નીચે રહે મહારાજ કે મહારાજ આવ્યા છે તારું સારું હું શું રામ છે કે મોટા થી બોલાયા છે નહીં છે તારું સારું. મહારાજ એ કહ્યું કે ઉપર જ આવી જાવ આવું ના કરો પ્રદૂષણ ના દિવસ તેથી આવે શાસ્ત્રો જણાવે પછી મળતું નથી એવું તું કાન મને કહો કે મારે તમે ઉપર બેસી પછી વાત કરું આ તમે તમારો જે વિનય બતાવો ને આ વિનય તમને મોક્ષે લઈને જે જાઓ તમારા માટે આ મુકુલ છે. આ ભાઈ જગમાં આટલો વિનય બતાવ્યો નીચે બે ગયા કે જ્ઞાની પુરુષ ભલે સંસારી હોય જ્ઞાની પુરુષ છે પણ આ સંસારી છે પણ જ્ઞાની પુરુષ છે તે નીચે બે ગયા આ વિનય તમને મોક્ષે લઈ જશે. પછી મને કહેવા મને કે શાસ્ત્રો બધા બહુ વાંચ્યા પણ પછી બધું વળતું નહીં દેખાતું નથી મેં દેખાતું નહીં તેનો વધુ નથી નફો ના કર્યો તમારે હવે તેનો વધુ નથી કોર્ટ ભાઈ નથી રે ના થઈ કોર્ટ નહીં મેં ત્યાં ચડે છે ને હું જોવાનું છું હા એ ક્યાં કહેવાય છે ગુપ્તા દાદી કહેવાય પેલા ગાંધી નો કેસ કર્યો અને સંતવાણા નો કેસ કર્યો હું જોવાનું છું ક્રિયાઓ બધી ભગવાન ને આજ્ઞા પૂર્વક કરી છે. ભગવાન ની આજ્ઞા પૂર્વક કરી આજ્ઞા ભગવાન ની આજ્ઞા એવી છે કે ક્રિયાઓ પોતે જ છે તે આપને ઉતારેલી છે તમારે ક્યાં તો ઉતર્યો નથી ઉતરવા દેવો છે માટે તમે ક્રિયા એ નથી ખોટી કરી છે ખોટી જે રીતે મને ભૂલાર રાખો તમે તમારી અંદર કરી નહીં મારી અંદર કરી કોની સમજણથી કરી તમે તમારી પોતાની સમજણથી કરી મારી ની સમજણથી કરી તમે જો મારી સમજણથી તમે સ્વચન કહેવાય શું કરી તમારી સમજણથી જે જે કરો એ સ્વચન છે અને તેનું ફળ જીવ પસંદ હતો પામે અવશ્ય નો પામે આયામ અનર્થ છે બાકી પસંદ એકલે રોકાય ને કલ્યાણ થઈ જાય શું કહે અમે શા માટે આજ્ઞા આપીએ છીએ તમારો સજન રોકવા માટે તમારા આજ્ઞા પ્રમાણે ચાલવા જોઈએ તમારે જવાબદારી નહીં મેં શું કહ્યું મારી જવાબદારી આવે તમારી તમારા ભોગની જવાબદારી મારી કારણ તમે આજ્ઞા મારી પાડો જન્મ આવે છે આણો ધર્મ આજ્ઞા એ ધર્મ છે આજ્ઞા એક જ આજ્ઞા એક જ એટલા માટે એવું છે એ શબ્દો ને પકડી લે અને એના ભાવને જો ન પકડે તો શબ્દો પકડવાના નથી અત્યારે આપણા હિન્દુસ્તાન માં આટલું બધું કેમ બધું નીચું ચારિત્ર ને બધું થઈ ગયું છે લોકો બધા દુઃખ માં અને આ બધા કસાય માં આટલા બધા નુંડા કેમ એટલા બધા એક ખુશી કરી ખુશી ના ચારે પાયા એમ ગોઠવે જાય બધા મારે જ અરે એ તો સરસ મારું હું સીધો લાકડો સીધી વાત ગોઠવો ગોઠવો ના હોય અને નિર્ગંધ થાય તો કદી ઉપાય થાય નિર્ગંધ થાય તારે એ તો નિર્ગંધ જેવા જ છે ત્યારે ભોગવે છે ને શીખાઈ ગયો ભોગવે હાથ બંધો છે બોલ ને એ બધું રમતો જ હોય છે ને ત્યાં અને એના હાથ પર તો કઈ છોકરા માંથી છોડી માંથી આમાંથી બેંક માં કેટલું છે તે લગ્ન હોય પોસ્ટ માં કેટલું છે લગ્ન હોય બધું આ લગ્ન રમે કરે બીજા બાકી રહ્યું છે એવું છે ને કે આ સોના ને સાચું સોનું થયું હોય તેને પેલો કાપે તે કાપે એટલે બહુ દુઃખ ના થાય, પણ જયારે ભઠ્ઠી મૂકે ને તે થેલામાં થેલું ભઠ્ઠી મૂકે તારે બહુ એવી આ ભઠ્ઠી છે શુદ્ધ થવાની. હા પણ આમાંથી નીકળશે એટલે શુદ્ધિ થઈ જશે, પણ તો માર્ગ નહીં મળે તો અશુદ્ધિ વધારે વધશે. માર્ગ મુક્ત નો માર્ગ ના મળ્યો તો અશુદ્ધિ વધશે, અશુદ્ધિ વધી વધારશું. પાછું એક અહીં જેટલું ડેબિટ થયું એ ડેબિટ ઓછું હોય ડેબિટ તો ચાર પગ વાળા થાય ને પૂતળું થાય, અને વધારે પડતું ડેબિટ હજમે ગતિ છે બધી, એ ડેબિટ ભોગવી આવે પચાસ થશે નથી. આમ ક્રેડિટ ભોગવી જાય જે ડેબિટ ક્રેડિટ હોય તો ક્રેડિટ ભોગવી જાય પચાસ થશે નથી. આ ડેબિટ અને ક્રેડિટ ભોગવવા માટે છે પાછું એનું યાદ વાળું એમને એવું કે બધું કશું અને છોકરો એટલે આશા ના રાખે આપડા એ તો જન્મ નથી રાખ્યા આપડે પણ આઠ નો થાય ને તો આ બહુ કેરીઓ આપે છે કેરીઓ આપડી આવશે બધા એ આ બહુ છે એમ છોકરા છે ક્યારે આવવાનું કહું ચારના બાબત એવા છે કેરીઓ મૂળ થોડી આવે અને આવે તે પાસે પપ્પાજી લખે થોડી કેરીઓ મોકલી આવે પપ્પાજી બે બાજુ મેળવવા મળ્યા અને તો એવું અઢાર નો થાય એની પણ આજ્ઞા વધે પછી ને બાબો જુદો અને એ દેવ કપલ જુદો ભાઈ છે તેના બાબા ને છો બહેને છોડી દે એ લોકો એના બાબા ને હજાર વર્ષે છોડી દે અને આપડા હાથ પીડે છોડી દે બોલો કોઈ એકલ વધે બોલો આ દેહ જ આપણો નથી આ દેહ જ આપણો નથી તો છોકરો તારો કઈ રીતે થયો કયા હું તેનાથી પુરવાર કરી કાઢ્યો દેહ આપણો થાય કરો હાથે હાથે કરીએ દવડાવીએ દવડાવીએ કેટલું બધું હાથના હાથને કરીએ ને તો એક વાર પેટ નું દુખે થઈ ગયે થઈ ગયો માફી દીધે ફાટી ગયો શું શું થાય ફાટી તો ધગો થતો હતો આ દેહ થી જો કદી જ્ઞાની પુરુષ મળી ગયા અગર મોક્ષ નો માર્ગ બીજે કોઈ પણ રીતે મળી ગયો તો આ દેહ બહુ ઉપકારી છે મનુષ્ય અને ના ઉપકારી થયું તો શું કહું ઘણા ઉપકારી ગયા છે જ્ઞાની પુરુષ મળી જાય કે અગર બીજો કોઈ મોક્ષ નો માર્ગ મળી જાય તો પછી આ દેહ મોક્ષ ના માટે લાયક થઈ ગયો અમારે અધિકારી બધી કઈ જોઈએ નહીં અધિકારી માર કોને પાસ કરવા મુઠે રાખી રહ્યો ત્યારે નહીં કહેવાય બધા અધિકારી પણ દાદા બીજા બધા તો અધિકાર માગે છે કારણ કે જે બેઠેલા હોય છે તેમને એમના લેવલ પર જવાનું ફાવતું નથી ને અને આપ તો જે કોઈ આવ્યો તેના લેવલ પર જઈને વાત કરો છો બરોબર મને ભેગા થવાની પાસે કારણ મને ભેગા કોઈ ભેગા થવાની ઈચ્છા મારી નથી એને કોઈ કોઈ પ્રકારની એવી ઈચ્છા હોવી જોઈએ કે મને કોઈ આવું કઈ મળી આવે મારે માલ મળી આવે કે ઈચ્છા થી થઈ હોય કે ભેગો થઈ જાય એવા આપડા હિન્દુસ્તાન બધા તૈયાર બધા આ બધા જ શરીર કેવા અધિકારીઓ જે પુનર્જન્મ સમજ્યો છે ને બધા આ તો બધું એવું છે ને બાપજી આપી એ કઈ થતું નથી મારાથી કઈ કૃપા કરો ને મેં તો ઘણી કૃપા કરી પણ તું કોઈ કરતો નથી. છોકરા શું કેવું છે કે સાહેબ મારે કરવાનું હતું, તમારે પણ શું કરવા આવે? હું ડિસેબલ છું અને તમે સમરસ છો. આપડે ભાઈ તમે સમરસ ના હોય તો ના કહી દો. ના, અમે સમરસ છીએ, બોલને અમારે કઈ કરવાનું ના હોય. અને તો મારે કરવાનું ફરી કઈ તમારે ઉઠાઈ જવા, સમરસ થઈ જવું છે. એટલે હું બધાને શું કરું છું, તમારે કશું કરવાનું, મારે કરવું. તમે આગળ આપું તે શહેરી છે, કઈ શા કેટલી બધી તે શા માટે આપું છું? બહાર બધું દુશંકા છે એટલે જોવા જુઓ તો આગળ કુસંગ જ છે. ઘરમાં વેપારમાં જોવા જશે કુસંગ છે. કુસંગ તમને કહી દેશે અમારું જ્ઞાન, એટલે વાળ આપી છે પાંચ આજ્ઞા. જોવો ને, એટલે કુસંગ તમને રે એટલે જોઈ ના છે સાધન. સાધન જોઈ ભગવાન ક્રિએટર હોય એવું? હા, તો એની મારે પસંદ થઈ ગયું. જેમ ટુ એક્સ ને ઉપર ભેગા થાય આકાશમાં, એટલે શું થઈ જાય વાતાવરણ બોલે તો? પાણી પડે છે એ રીતે વિજ્ઞાન માં શું કામ કરે છે? સ્વભાવ, દરેક તત્વ પોતાના સ્વભાવ થી બધું કરી દે. હવે સ્વભાવથી આપડે એનો લાભ ઉઠાવવાનો. શું કરવાનું? જેવી 10 ફૂટ ચડે છે એ ટાઈમે આ મથું આપડે હિલાવી મૂકી દો, તો કિનારે ભલાઈ છે. શું કરું? નદીઓ નીકળતી છે, નદીઓ નીકળે છે તે 1000 મિલ સુધી આવે છે, એમાં કોઈની એને સલાહ લેવી પડે છે? ખાડો આવ્યો હોય અને ખાડા ઉપર બાજુ ઊંચું હોય તો ત્યાં આગળ અટકી અને ખાડો ભરીને પણ પોતાનું ચાલુ. એટલે પોતે સ્વભાવ થી છે. અને એક બે ભૂલ ઉભી કરવા હોય તો અમદાવાદમાં મુંબઈ માં 10 ફૂટ છે, 10 ફૂટ ઉતરે છે, કોઈ જગ્યાએ 10 ફૂટ છે, 10 ફૂટ ઉતરે છે. જેવી જે દરિયા કિનારા ની વ્યવસ્થા એ આધારે ચડે. મોક્ષ અઘરો કે સંસાર અઘરો? આમ સંસાર અઘરો છે ને આમ મોક્ષ અઘરો. આ લોકો ઘરમાં રહે છે, ભૈયા છોકરા સાગરે છે, ધંધા રોગા છે, સિંહ અઘરું કે મોક્ષ અઘરો? આ અઘરું છે ચલાવવું, આ અઘરું છે ચલાવવું. સંસાર સંસાર અઘરો છે, મોક્ષ અઘરો છે. તમારે જો મળી જાય તો સહેલો. એટલે શું કહ્યું કે આત્મા નો સ્વભાવ જ મોક્ષ છે. કેવું છે? એટલે મોક્ષ અઘરો નથી, પણ એનો સાધનો બોલવા મુશ્કેલ છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે આત્મા અરે મોક્ષ સહજ છે. પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ. કેમ સહજ પ્રાપ્તિ દુર્લભ થઈ? કે મોક્ષ દાતા પુરુષ આવે ત્યારે એની પ્રાપ્તિ થયું છે. મોક્ષ દાતા પુરુષ પોતે મોક્ષ નું દાન આપવા હોય તો આપણી એની પ્રાપ્તિ થાય એવું પ્રભાવ દેવું નક્કી. જો ભોગના દાન આપવા ભેગા થઈ જાય તો આપણું કલ્યાણ. તમે ઘણી વાત પેપર બહુ આપવાનું ના કરીને લોકો પેપર માં અંતરાય પાડે છે. લોકો વધી ગયા છે. હા, ઇસકો તો બહુ વધી ગયો છે એટલે આ કોઈ કરે સદુપયોગ કરીએ એવું નહીં કે તમારે જે કોકડા સદુપયોગ કરવા આવે. ચંદુભાઈ પાસે કોઈ આવી ગયો બોલાવ સમાન થઈ ગયો. શું કરો? અનંતા દેહ ઉભા કર્યા. ગાડી ચાલુ ગાડી છે એટલે ભરી છે. એની ગણતરી ચાલુ ગાડી ની શું વાત? ચાવી આપી છે, હવે ક્યાં જઈને ઉભી રહેવાની? ચાવી એવી આપી છે કે હવે ક્યાં જ ઉભી રહેવાની છે? જઈને કોઈ નામ ના લે. બિલકુલ એમના મિત્ર છે, એક બે પ્રશ્ન પૂછવા છે. મેં મુક્તાનંદ સ્વામી ની ચોપડી વાંચેલી, એમને મળ્યો નથી. દુકાનદાર એકાગ્ર થતા હોય તો આપડે થાય. દુકાનદાર નું ભણ્યા કરતું હોય એમ પછી આપડે દુકાનદાર માં લઈ આપડે થાય. પછી બોલો. પછી તમે જે પેલું કહ્યું કે જે હયાત ના હોય એની ના કરવા, કૃષ્ણ ભગવાન તો ગયા કેટલો ટાઈમ થઈ ગયો? કે છે આપણે કહ્યું કે જે હયાત નો હોય એનું કઈ ફળ ન મળે તો કોણ દેખાડે? ગુરુજી કોણ દેખાડે? ગુરુ દેખાડે. એ તો હાજર હોય તો દેખાડે. હાજર હોય દેખાડે. ઘણા વર્ષો થયા કૃષ્ણ ભગવાન ને કે છે ઘણા વર્ષો થઈ ગયા ને ગયા આપડા લોકો ને એવું કહીએ કે ના આમાં આમાં નહીં આવે, ચલો છોડી દે આ જે છે તે. કૃષ્ણ ભગવાન બધે બધું હવે એમાંથી કોઈ અક્કલ વાળો હોય તે મને કહે કે આ કૃષ્ણ ભગવાન બધું તાજા ને તારી દવા હોય પેલી જૂની તાજી આ દવામાં લખેલ લખતા નહીં દીવો દે કે તાજી સારી એમાં કશું આમ નહીં રામદાઈ માં કશું નીકળે નહીં પણ આવું કેવું નહીં લોકો ને કઈક બાર જે તકલીફ હોય થોડી હોય તે બાર થોડી દે છે એ તો જૂની દવા હા થઈ ગઈ તાજી દવા છે ઉછેલો એ રીતે કે કોઈ નું કોઈ સાંભળેલું નહી. હવે ઘણી વખતે સમાન નેગોશિયેટ કરવાનું આવે છે તો પછી મન સર આખો દિવસ બહુ એરાય રહે કે જે હું એવી રીતે ઉછેલો કે જેમાં પૈસા ની બહુ તકલીફ નતી અને હવે કોઈ વસ્તુ નો બિઝનેસ માં નેગોશિયેટ કરવાનું આવે ધંધા મગીએ તો હવે મગજ નો પછી એમાં બરાબર સમાન સમાન નેગોશિયેટ કરવાનું આવે સમાન જે વેચવાનું આવે સમાન ત્યાં એ બરાબર જામતું નથી એમ. આખો દિવસ બહુ વ્યાધી થયા કરે છે વ્યાધી થયા કરે છે એની પછી આખો દિવસ બહુ વ્યાધી થયા કરે છે. સમાન બિઝનેસ એ વ્યાજ છે સમાન ને નોકરી નહી વ્યાજ છે સમાન ને ખેડૂત ને વ્યાજ નથી ખેતી વાડી કરી એ તો આગળ શું થઈ જવાનું આરપણ નો ગોળ હોય બીજા પથ્થર નો ગોળ હોય તો બીજા પથ્થર પછી નાખે ચડી જાય આરપણ લસકી પડે બધું આપડે તો આરપણ થઈ જવાનું કોઈ ના આશીર્વાદ હોય તો જ એટલું કઈક મનમાં સમજણ આવે ને હા જે આપે કીધી બેંકમાં 5,000 કઈ રૂપિયા રૂપિયા નોટો પણ ઘણા ખરાબ તો રૂપિયા રૂપિયા ની ના ગણીએ સોની હોય તો ગણી લઈએ રૂપિયા રૂપિયા ની હોય તો બંદાબો લઈ લઈએ ગણીએ નહી બદલ ગણી વસ્તી હોય તો બદલ માં બેંક વાળો આપણને 100 નોટ નું બંડલ આપે અને આપડે એને એની સામે ગણીએ તો એને કેટલું ખરાબ લાગે ના ગણી લેજો એવું ખરાબ લાગતું છે હા તમને સમાન વાળા ને તો પેલા નો અમારે સમાન જોજો કર્યા કરે ગણી લે તે વખતે આ તમે ઘણા દા છો તમને રૂપિયા આવ્યા તમને 10,000 રૂપિયા 5-5 નોટો તે ઘણા બે હો તે કઈ એકાગ્ર રહે ના રે શું કારણ ભગવાન તો પ્રિયતા ને લક્ષ્મી પર પ્રિયતા છે બધી ભગવાન શું કામ લાગે પેદે દેવું તો થયા નહીં આ લક્ષ્મી પેદે ભગવાન સુધારો પ્રિયતા થઈ નથી ને એટલે જેને જેમાં આપણી પ્રિયતા હોય એમાં ચીજ ચોટે ને ચોટે ને કદાચ તમારા દાદા ને ઘટી ગયું દાદા પછી હતા છે એટલે જોનતો દાદા દેખાય જોનતો દાદા દેખાય કારણ પ્રિય કોણ કે પોતાનું સંપૂર્ણ હિત કરશે કોણ તે પ્રિય લોકો છે અમેરિકામાં બધા દાદા ભગવાન અમે તો આખો દાડો તમે આખો દાડો યાદ રહેશે દાદા ભગવાન હું તો દેશમાં દેશ રહેશે ને, આ દેશમાં દેશ વધારે છે. તમે હગો ભાઈ છે તે વીર વર્ષથી જોડે રહેતા પણ દેખ્યો યાદ ના આવે. આવે બહુ છે પચાસ જોડે છે પણ યાદ ના આવે. અને આ યાદ આવે શું શું બહુ પચાસ હતી જોડે છે પણ આપડે કઈ ભાર્ગવ જેવી યાદ આવે કરે. આ તો યાદ આવ્યા જ કરે કારણ કે આપડે હિતકારી છે, આપણને તારણ કરનાર છે, તારનાર છે તે બોજા રહી હોય. હલકા હોય પછી કોઈ જયારે બોજો જ ના હોય. દાદા બધા તારવા આવ્યા છે એવું થયા કરે, કેટલી કરુણા છે એમ જ થયા કરે. કરુણા ના વધે, વધે જ નહીં ના કરે. કરુણા થી જ આગળ વધે, કઈ દંડ કરવાથી વધે. બીજું પૂછ્યો આ બધું સમાન ને દાખલ વાળા શું કર્યો આપણું આપડી વસ્તુ કોઈ દબાવે નહિ અને કોઈ લઈ ના લે, અને પાછી વસ્તુ આપડી પાસે રહે નહી, ટકે નહી. કુંડ નહી હોય તો હજી ટકે, કુંડ પર લઈ લે. પાછી વસ્તુ કેટલા થાય ટકે એના આધાર પર જીવન જીવીએ. મારે સાખા કરીએ પછી હું ક્યાં કરે ના આવી તેની છે, આવી તેની છે, રોલ તૂટી ગયેલી હોય તેની છે, ના તૂટી ગયેલી તેની છે. રોજ આને રોજ બદલાય ગયા શું કરવાનું? આ સંસારમાં તો આપડે આપણને ચપ્પલ વર લાગે છે, ગમાડું એક જ જોઈએ ને. કઈ એક દિવસ ના ધણી આવે શું કચકચ કરવાની, બદલાય કરવાનું. ધણી છોકરા છોકરા બધા બદલાય કરવા, શું કચકચ કરવાનું? બ્રહ્માનો દેખ જ દાડો ને આપણું વર્ષ માં જિંદગી એવું હાલ. તો સારી છે કે વધે નહીં ઘટે નહીં. તમારે અપમાન કરો તો તાર કોઈ મારો પ્રેમ ઘટે નહીં. તારે કોણ કાપર્યા કહેવાય? અપમાન કરે ત્યારે ઘટી જાય, મન આપીએ ત્યાં વધી જાય. એ તો બધા આશક્તિ છે. શું છે આશક્તિ ને? પ્રેમ માન